પ્રથમ તરીકે થાય છે. અને આચાર્ય મહાપ્રભુજીના એ પ્રસંગમાં બી આવે છે કે રણછોડજીના દર્શન આપે છે, સાક્ષાત પ્રભુના બી દર્શન આપે છે, પણ આ કયા પ્રમેય બળથી એ સાક્ષાત કરાવે છે, એ વૈષ્ણવની યોગ્યતા જાણીને કરાવે છે, એ કઈ રીતે કરાવે છે? એ તો બંને વસ્તુ છે. પ્રભુને એટલે આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વિનક્તિ એમ શાસ્ત્ર કહે છે કે ભગવાન કોઈ વખતે પોતાના આદિદૈવિક સ્વરૂપથી જીવાત્માનો ઉદ્ધાર કરે છે, ને કોઈક વખતે ભગવાન પોતે પોતાની કોઈ એજન્સીને સ્થાપિત કરી અને તેના દ્વારા કરે છે. તો આચાર્ય જે છે એ ભગવાનની એક એજન્સી છે અને તે રૂપમાં ભગવાનનું પ્રાકટ્ય છે. ક્યારેક ભગવાને એજન્સીના અંદર પોતાના સ્વરૂપને આવિર્ભૂત કરે તો ત્યાં સાક્ષાત પ્રભુનું પણ દર્શન છે કે સાક્ષાત્કાર છે, એ કોઈ સૌભાગ્યશાલી જીવાત્માને થઈ શકે છે. તેવી રીતે આચાર્ય ચરણોના અંદર પ્રભુએ ક્યારેક પોતાના સ્વરૂપને પણ પ્રકટ કરીને દેખાડ્યું હોય તો એવા અનુભવો કે સાક્ષાત્કાર છે તે વખતના જીવાત્માઓને થયા હોઈ શકે. પણ એ બધી પ્રક્રિયાઓ અવતારકાલની છે અને એની ન તો આપણને હવે બહુ ઇંતજારી રાખવાની જરૂર છે અને ન એ નથી થતું તો આપણને કોઈ એનો અફસોસ કરવાની જરૂર છે, કેમ કે ઠાકોરજી આપણા ઘરમાં બિરાજી રહ્યા છે તો સાક્ષાત બિરાજી જ રહ્યા છે પ્રભુ, પછી બીજા કોઈની આવશ્યકતા શું છે? તો એમાં આપણે આનંદનો અનુભવ કરવો જોઈએ. હા, તમારો કંઈક પ્રશ્ન? પુષ્ટિમાર્ગી બ્રહ્મ સંબંધ દીક્ષા પહેલા જે આપણે સ્વ અને નિર્ધારણની વાત થઈ તો એ સંદર્ભમાં મારો પ્રશ્ન એવું છે કે પુષ્ટિમાર્ગીએ માતા પિતાના સંતાનોનું સ્વનું નિર્ધારણ ક્યારે અને કઈ રીતે થઈ શકે? હા, એક. અને બીજો પ્રશ્ન, જે આજકાલ આંતરજ્ઞાતની જ્ઞાતિ અને સાંપ્રદાયિક લગ્નો થાય છે તેમાં માતા પુષ્ટિમાર્ગી હોય અને પિતા ન હોય, કે પિતા પુષ્ટિમાર્ગી અને માતા ન હોય, તો એમના સંતાનોનું સ્વનું નિર્ધારણ ને પુષ્ટિમાર્ગમાં બ્રહ્મ સંબંધી કઈ રીતે લેશે? બહુ તમારો ઉપયોગી પ્રશ્ન છે. એટલે માતા પિતા વૈષ્ણવ છે એ પોતાના સંતાનોને કઈ રીતે મૂલવે દીક્ષા અપાવવા જાય છે ત્યારે? એટલે જ્યાં સુધી સંપ્રદાયની સિદ્ધાંત વ્યવસ્થા છે એને તો આપણે વિચારી ગયા છીએ કે જેના અંદર માર્ગ રુચિ હોય, એટલે ભક્તિ માર્ગને અનુસરવાની જેમના અંદર તત્પરતા હોય એ વ્યક્તિને દીક્ષા આપવી જોઈએ જો એ માર્ગનું અનુસરણ કરી શકે એમ છે. તો બે વાત આમાં જોવાની છે કે રુચિ છે પણ અનુસરણ કરવા અત્યારે તત્પર નથી, તે સ્થિતિમાં પણ દીક્ષા આપવાનો કોઈ અર્થ નથી. અને અનુસરણ કરવાની તત્પરતા હોઈ શકે પણ માર્ગ રુચિથી ન હોય તો પણ ફરી પાછી એ જ અવસ્થા આવે છે. એટલે સિદ્ધાંત સ્પષ્ટ છે. રહ્યો પ્રશ્ન એ કે વૈષ્ણવ પરિવારની અંદર પેદા થયેલી સંતાનો છે એમના વિષયમાં આપણે ત્યાં એવી પરંપરા જોવા મળે છે કે એ વ્યક્તિની રુચિ, કેમ કે નાનું બાલક છે એટલે એની રુચિ કે અરુચિ તો જાણી શકાય નહીં, એ તો અનુકરણ માત્ર કરે છે. એટલે એમાં એની રુચિ તો જ્યાં સુધી પોતે પરિપક્વ વિચારવાળો થાય નહીં ત્યાં સુધી સ્પષ્ટ થતી નથી. એટલે શ્રી પુરુષોત્તમજીએ સિદ્ધાંત રહસ્યમાં આની વ્યવસ્થા એ રીતે બતાવી છે કે વૈષ્ણવ કુલની અંદર પેદા થતા બાળકો છે એમને મંત્રનો ઉચ્ચાર કરી શકે એટલી અવસ્થા જ્યારે થાય ત્યારે સંપ્રદાયની દીક્ષા એમને આપી શકાય છે. તે જ રીતે અષ્ટાક્ષરની દીક્ષા પણ કાનમાં આપણે 40 દિવસ કે 30 દિવસના થાય ત્યારે અપાય છે શુદ્ધ થયા પછી. અમુકમાં બાળકને પિંડરું ઉતરી જાય ત્યારે અપાય છે 10 દિવસ પછી પણ. તો તે અનુસાર એમને નામ દીક્ષા કે બ્રહ્મ સંબંધ દીક્ષા આપી શકાય છે. પરંતુ પુરુષોત્તમજી ત્યાં એક વાત કહી રહ્યા છે કે આ એક સદ્ભાવનાથી આપવામાં આવતી દીક્ષા છે. જેમ આપણે આપણા બાળકને સ્કૂલે મોકલીએ છીએ તો એ સ્કૂલે બાળકને મોકલી રહ્યા છીએ એમાં શું એ બાળકની રુચિ આપણે જાણીને મોકલી રહ્યા છીએ? એવું તો નથી. પણ આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ અધ્યયન છે એ બાળક માટે અક્ષર જ્ઞાન જરૂરી છે અને એ એના માટે કલ્યાણકારી છે એવી સદ્ભાવનાથી બાળકને આપણે ભણાવીએ છીએ. ભણતા ભણતા આપણે જોઈએ છીએ કે મોકલીએ છીએ તો પછી બાળક પોતે રુચિ કેળવતો થઈ જાય છે અને પહેલાં જે મા બાપના મોકલવાથી સ્કૂલે જતો હતો તે હવે સ્વયં સમયસર જાગીને તૈયાર થઈને સ્કૂલે જતો થઈ જાય છે. એ થઈ ગયા પછી એવું કોઈ બાળક હજી શાયદ નહીં હોય કે જે મોટા થઈને ને ગ્રેજ્યુએટ થઈ ગયા પછી મા બાપને એમ કહે કે મને શું કામ ભણાવ્યો. જ્યારે પોતાના સદસદનો વિવેક એને થઈ જાય ત્યારે એવો બાળક તો ન હોય કે મને અક્ષર જ્ઞાન તમે શું કામ અપાવ્યું એવી ફરિયાદ કરે, કેમ કે એના હિતનો વિચાર છે અને એ જો એની ખોપડી સાવ ઉલટી જ નથી તો આવું એ નહીં કહે. એવી રીતે માતા પિતા પોતાના સંતાનના કલ્યાણનો વિચાર કરીને ને અમે જે મેળવ્યું છે એ બહુ પુણ્યના ફલરૂપમાં કે અતિ કૃપાના ફલરૂપમાં અમને પ્રાપ્ત થયું છે તો અમારા સંતાનને પણ એ વારસો મળે અને એ કર્તવ્યની અંદર પ્રવૃત્ત થાય એવી એમના કલ્યાણની ભાવનાથી માતા પિતા પોતાના નાના બાળકોને આત્મનિવેદન કે શરણાગતિની દીક્ષા અપાવે. તેવી રીતે ગુરુ પણ એમની ક્ષમતાનો વિચાર કરીને એમને દીક્ષા આપે. તો શ્રી પુરુષોત્તમજી એમ કહે છે કે એને નામ દીક્ષા કે ભગવત નામની દીક્ષા વેચવાનો અપરાધ ગુરુને નહીં લાગે. જો એ વિચાર ન હોય, શિષ્ય વધારવાની ઘેલછા હોય એવી લાલચ હોય તો ગુરુને નામ દીક્ષા પ્રભુનું નામ વેચવાનો અપરાધ લાગે છે. પરંતુ શ્રી પુરુષોત્તમજી કહે છે કે કૃપાનું પરિજ્ઞાન એ જીવાત્માને ભગવાન ભક્તિ માર્ગમાં સ્થાપિત કરવા ઈચ્છે છે કે નહીં એની રુચિ વગર જાણી નથી શકાતું. એ રુચિ વિના એમની કૃપા છે કે નહીં પ્રભુની એ સ્પષ્ટ થતું નથી. એટલે એ એક સંદિગ્ધ કેસ છે. આજે નાના બાળકને અપાતી દીક્ષા છે એ એક સંદિગ્ધ વિષય રહે છે અને એ સંદેહ ત્યાં સુધી સ્પષ્ટ નહીં થાય જ્યાં સુધી એ બાળક આગળ જઈને ને માર્ગમાં પ્રવૃત્ત નહીં થઈ જાય, ત્યાં સુધી એ સંદિગ્ધ રહે છે. એટલે માતા પિતા અને ગુરુ એ બંનેની હવે બહુ મોટી જવાબદારી આવીને ઊભી રહે છે કે એ બાળકને માર્ગથી વિમુખ ન થાય એવી સાવધાની રાખે અને માર્ગનું એને પોષણ આપે, એને સમજ આપે, એની આચાર ક્રિયા શીખવે. એટલે સતત જેમ સ્કૂલમાં મોકલતા વિદ્યાર્થીના મા બાપ છે એ સાવધાન રહે છે, સ્કૂલમાં કચાશ થાય તો ટ્યુશન લગાવડાવે, ટ્યુશન ઓછું પડે તો એને ગામમાં માફક ના આવે તો બીજા ગામ મોકલીને ભણાવે, એમ સતત એના પાછળ પડેલા રહે છે. એમ ગુરુએ અને માતા પિતાઓએ એના પાછળ પડેલા રહેવું પડે. જો એટલી જવાબદારી બંને લેતા હોય તો નાના બાળકને પણ દીક્ષા આપી શકાય છે, નહીં તો ન આપવી જોઈએ, એમ શ્રી મહાપ્રભુજીનો માર્ગની સુવ્યવસ્થા છે. અને જે આવી વર્ણશંકર સંતાનો છે એટલે માતા વૈષ્ણવ છે કે પિતા અવૈષ્ણવ છે એવી સ્થિતિમાં જે સંતાન પેદા થશે એની અંદર પણ આ જ સ્થિતિ રહેવાની છે. એટલે બંને વૈષ્ણવ હોય તો પણ આ સ્થિતિ છે કે જેમાં એના ઉપર પ્રભુની કૃપા છે કે નહીં એ સ્પષ્ટ નથી થતું. તો જ્યાં આ જાતની અવ્યવસ્થા છે ત્યાં તો ઓર વધારે એમાં સંદેહ બનેલો રહેવાનો, કેમ કે પિતાના અવૈષ્ણવ હોય અને પિતાના કદમો ઉપર ચાલે તો બહિર્મુખ થાય અને બની શકે કે માતાને અનુસરે તો કદાચ થોડા ઘણા વૈષ્ણવતાના સંસ્કાર લે પણ ખરો, અથવા એક પોતાનો ત્રીજો પંથ પેદા કરી દે એવું પણ બની શકે કે તમે પણ રાજી ને હું પણ રાજી. એટલે માતાને ખુશ કરવા માટે કંઠી પહેરી લે અને પિતાને ખુશ કરવા માટે ત્રિપુંડ લગાડી દે કે રુદ્રાક્ષ પહેરી લે, આવી જાતનું પણ એક હાઇબ્રિડ તૈયાર થઈ શકે. અને એમાં તો ઘણા છે આવી જાતની મિશ્ર સંતાનો છે એ ઘણી બધી છે. એટલે એમાં ગુરુએ પોતાની જવાબદારી સમજવાની છે અને માતા પિતાએ સમજવાની છે. હમણાં થોડા સમય પહેલાં એવી જ ઘટના થઈ. અમારે ત્યાં એક બહેન આવ્યા, ના સાસુ આવ્યા, સાસુથી પરિચિત હતા અમે, બહુ સારા વૈષ્ણવ હતા. સૌરાષ્ટ્રમાંથી એમની બદલી થઈ તે કચ્છમાં આવ્યા અને એમના પુત્ર છે એમના લગ્ન છે એ કચ્છની અંદર જ કોઈ જ્ઞાતિમાં થયા, પ્રેમ લગ્ન એમણે કર્યા હતા. પછી બહુ વર્ષો સુધી સાસુ જે વૈષ્ણવ હતા એમનો અમારા સાથે સંપર્ક હતો પણ એમના પરિવારજનો સાથે કોઈ સંપર્ક નહીં હતો એટલે અમે જાણતા જ ન હતા. એક દિવસ પોતાની પુત્રવધુ અને પોતાના પૌત્ર એ બંનેને લઈને ને એમના સાસુ આવ્યા કંઠી અપાવવા માટે. તો પુત્રવધુ છે એમને તો પ્રશ્ન હતો પણ એના પૌત્રને અપાવવાની હતી તો સહજ જ એમ પૂછ્યું કે ભાઈ તમને કંઠી છે? તો એમણે કહ્યું હા અમે કંઠી લીધેલી છે. થોડી ચોખવટ કરવાની ઓર ઈચ્છા થઈ પણ સાસુ એટલા વર્ષથી વૈષ્ણવ પૂર્ણ છે એ જોઈને એને મનમાં સંતોષ હતો કે આમના સંતાનો છે વૈષ્ણવતાના સંસ્કારવાળા થશે. પણ એવો યોગાનુયોગ થયો કે એમના પુત્રવધુના કંઠમાંથી એક દોરો કેસરી રંગનો બહાર નીકળતો દેખાતો હતો, એટલે સહજ જિજ્ઞાસા કરી કે ભાઈ તમે શેની કંઠી પહેરો છો? તો અમે તો ચામુંડામાંની કંઠી પહેરી છે, ચામુંડામાંની કંઠી પહેરી છે. એટલે એના પહેલાં જે પ્રશ્નોત્તર થયા મેં સહજ પૂછ્યું કે તમે કંઠી પહેરી છો, તમે શું શું કરો છો? કે અમે જપ કરીએ છીએ, અમે પાઠ કરીએ છીએ, અમે સેવા કરીએ છીએ. એટલે આ બધા જ્યાં સુધી ચોખવટ ન થાય ત્યાં સુધીના બધા જવાબો એવા છે કે આપણે એને ગમે ત્યાં લાગુ કરી શકીએ, પુષ્ટિ માર્ગીમાં પણ લાગુ કરી શકીએ, બીજા કોઈ જગ્યાએ પણ. પણ જ્યારે એમણે ઘટસ્ફોટ કર્યો કે હું તો ચામુંડામાંની કંઠી છે ને ચામુંડાનું જપ કરું છું ને ચામુંડાની પૂજા કરું છું, હવે એના સંતાનને કંઠી કેવી રીતે આપી શકાય? એટલે આવી જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે. તો એમાં આપણે આપણી કેપેસિટી કેટલી છે ગુરુએ એ પોતાનું વિચારવાનું છે, અને જે અપાવવા આવનારું છે કંઠી એણે એ વિચાર કરવો જોઈએ કે હું પોતે એને કયા માર્ગ ઉપર લઈ જઈ શકું એમ છું. અનનેસેસરી એને આપણે પુષ્ટિ માર્ગમાં નાખી દઈએ અને પુષ્ટિ માર્ગનું નાક કપાવે એવો સંતાન પેદા થાય એમાં એનો પાછો કોઈ દોષ નહીં, તો એવી જાતનો ફજે તો આપણે ન કરવો જોઈએ. બીજા કોઈને કંઈ છે જિજ્ઞાસા? તો અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં હવે આપણે લઈએ છીએ, આનું નામ જે અંતઃકરણ છે અને પ્રબોધ, પ્રબોધનનો અર્થ છે જગાવવું, બોધ એટલે જણાવવું, પ્રબોધ એટલે ઓર સારી રીતે જણાવવું. આપણે ત્યાં પ્રબોધની એકાદશી નામ સાંભળ્યું હશે, દેવ દિવાળી જેને કહેવાય, તો ત્યારે ઠાકોરજીને દેવતાઓ જગાવે છે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્યજ નિદ્રામ જગતપતે. તો સાવધાનતા ઠાકોરજીને પણ કરવી પડે છે, ઠાકોરજી થાકીને પોડી જાય છે પરંતુ સૃષ્ટિના બધા વ્યવહારો છે સ્થગિત થઈ જાય છે, એટલે ઠાકોરજીને પણ જગાવવા પડે છે કે હવે જાગો તો બધું ફરી પાછું સમસૂત્રું ચાલ્યા કરે. તો આપણે પ્રતિદિન જેમ ઠાકોરજીને જગાવીએ છીએ એવી રીતે ક્યારેક વિશિષ્ટ રૂપથી પણ જગાવવા પડે છે, ઢંઢોળવા પડે છે. એટલે ઠાકોરજીના સિંહાસને વર્ચ્યુઅલી આમા મામા મામા કરવું પડે. જાગતો માણસ હોય એને આપણે આમ કરીએ તો એને પોતાની સાથે ક્રૂરતા થઈ રહી છે, અપમાન થતું એવું લાગે, પણ ઠાકોરજી તો પોડી જ રહ્યા છે એક અર્થમાં, એટલે ઠાકોરજીને એવું નથી લાગતું અને ઠાકોરજી ખરેખર પછી જાગે છે. એવી રીતે જેમ પ્રબોધ છે, જગાવવું છે, સુતેલાને પણ જગાવી શકાય, અર્ધ જાગૃત હોય અથવા અર્ધ સુષુપ્ત હોય એને પણ જગાવી શકાય, એમ જાગેલાને પણ જગાવી શકાય. કોણ કઈ સ્થિતિમાં છે અને આપણે એને કઈ સ્થિતિમાં લાવવા ઈચ્છીએ છીએ એના ઉપર બધો આધાર રાખે છે. એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીના અંતઃકરણને ઢંઢોળીને એને જગાવવા માટે આ ગ્રંથ પ્રકટ કર્યો છે. એમાં અંતઃકરણ શબ્દ છે એ ખૂબ ધ્યાન આપવા લાયક છે. કારણ એટલે સાધન, ઉપાય. એ અંતઃ અને બહિકરણ એમ બે જાતના કરણો છે. બહિકરણ એટલે આપણી જે ઇન્દ્રિયો છે, દશ ઇન્દ્રિયો જેને આપણે કહીએ છીએ, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો. બાહ્ય વિષયો છે એના સંસર્ગમાં એ આવી શકે છે, બાહ્ય વિષયો સાથે એ ક્રિયા કરી શકે છે, તો એ બાહ્યકરણો છે. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ છે. એટલે આપણી ઇન્દ્રિયો બહારથી જે વિષયોને સાંભળે છે, કાન, નાક જેને સૂંઘે છે, ત્વચા જેનો સ્પર્શ કરે છે, જીભ જેનો સ્વાદ ચાખે છે, આંખ જેને જુએ છે, આ બધી આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જે જે સંવેદનાઓ આપણા અંદર જાય છે, એ અંદર ગયેલી સંવેદના સાથે જે કામ પાર પાડે છે એ અંતઃકરણ છે. એ અંતઃકરણ ચતુર્ગ્રંથિ કહેવાયું છે, ચિત્ત, બુદ્ધિ, મન.